અને તે સમયને યાદ કર જ્યારે અલ્લાહે કહ્યું કે એ ઈસા, હું તારી દુનિયામાં રહેવાની મુદ્દત પૂરી કરનાર છું અને તને મારી તરફ ઉઠાવી લેનાર છું અને નાસ્તિકોની ગંદકીથી, ઇનકાર કરવાવાળાઓની ગંદકીથી તને પાક પવિત્ર રાખનાર છું ને જે લોકોએ તારી તાબેદારી કરી છે તેમને કયામત સુધી નાસ્તિકો ઉપર ચડિયાતાને બલંદ રાખનાર છું, પછી તમો બધાનું પાછું ફરવું મારી તરફ થશે ને પછી તે દિવસે તેમાંના જે વિષય બાબતે તમે મતભેદ કરતા હતા તેમાં હું તમારી વચ્ચે ફેંસલોને ચુકાદો આપીશ. فأما الذين كفروا فأعذبهم عذابا شديدا في الدنيا والآخرة પછી જે લોકોએ ઇનકાર કર્યો છે તેમને દુનિયા તથા આખેરતમાં સખત સજા કરીશ ને તેમનો મદદગાર કોઈ પણ હશે નહીં. ને જેઓ ઈમાન લાવ્યા તથા સારા કામો કર્યા નેક આમાલ બજાવી લાવ્યા તો અલ્લાહ તેમને તેમના બદલા પૂરેપૂરા આપશે ને અલ્લાહ ઝુલમગારોને દોષ રાખતો નથી. وَعَلَيْكَ مِنَ الْآيَاتِ وَالذِّكْرِ અય રસૂલ, અમે તને અમારી આયતો તથા આ હિકમતવાળા બયાન કુરાને મજીદમાંથી આ બયાન પડી સંભળાવીએ છીએ. બેશક અલ્લાહની પાસે ઈસાની મિસાલ આદમના જેવી છે. તેને માટીથી પેદા કર્યા, પછી તેને કહ્યું થઈ જા, ને તે થઈ ગયો. الحق من ربك فلا تكن من الممترين. આ ખબર તારા પાલનહાર તરફથી સાચી છે, માટે તું શંકા કરનારાઓમાંથી નો થજે નહીં. فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا તેમજ ઈસા બાબતે જે જ્ઞાન અને ઇલમ તને મળી ચૂક્યું છે, તે પછી પણ જે કોઈ તારી સાથે તે ઈસાની બાબતે તકરાર કરે, તો તું કહે કે આવો અમે અમારા દીકરાઓને બોલાવીએ અને તમે તમારા દીકરાઓને બોલાવો, ને અમે અમારી બેટીઓને બોલાવીએ ને તમે તમારી બેટીઓને બોલાવો, ને અમે પોતાના નજદીકનાઓને બોલાવીએ તથા તમે તમારા નજદીકનાઓને બોલાવો. પછી આપણે અલ્લાહ પાસે કરગરીને દુઆ કરીએ, ને જૂઠું બોલનારા ઉપર અલ્લાહની ફિટકારને લાનત કરીએ. وما من إله إلا الله وإن બેશક આ સાચું બયાન છે, ને અલ્લાહના સિવાય બીજું કોઈ ઈબાદતને લાયક નથી, પૂજવાને લાયક નથી. ને બેશક અલ્લાહ એ જ જબરદસ્ત હિકમત વાળો છે, ખૂબ જ ડહાપણ વાળો છે. પછી જો આ છતાંય તેઓ મોઢું ફેરવે તો બેશક અલ્લાહ ફિતનાખોરોને સારી રીતે જાણે છે. રસૂલ કહે કે એ કિતાબ વાળાઓ, એ અહેલે કિતાબ, એક એવી વાત તરફ આવી જાઓ જે અમારી તથા તમારી વચ્ચે બરાબર છે, સમાન છે, ને તે એ કે આપણે અલ્લાહના સિવાય કોઈની બંદગી કરીએ નહીં તથા કોઈને તેનો શરીકને ભાગીદાર બનાવીએ નહીં, ને અલ્લાહને મૂકીને આપણામાંથી કોઈએ બીજાઓને ખુદા માનવા નહીં. આ છતાં જો તેઓ મોઢું ફેરવી લે તો કહી દો કે આ વાતના સાક્ષી રહેજો કે અમે તો મુસલમાન છીએ. કિતાબ વાળાઓ, ઇબ્રાહીમ બાબતે જાણી જોઈને શા માટે તકરાર કરો છો? શા માટે ચર્ચાને વાદ વિવાદ કરો છો? જ્યારે તૌરેત અને ઇન્જિલ ઉતારવામાં આવ્યા ન હતા, પણ તે ઇબ્રાહીમના પછી જ. છતાં તમે સમજતા નથી. લોકો, તમે એ જ તો છો કે જેઓ હમણાં જે વિશે થોડું ઘણું ઇલમ ધરાવો છો તેની બાબતે કજિયો કરતા હતા, પછી જે બાબતે તમને ઇલમ જ નથી તે બાબતે શા માટે લડવા લાગો છો? ને અલ્લાહ જાણે છે જ્યારે તમે જાણતા નથી. ઇબ્રાહીમ ન યહૂદી હતા કે ન ખ્રિસ્તી, બલકે તે એક અલ્લાહને માનનાર મુસ્લિમ હતા, યાની કે તે મજબૂતીથી એક અલ્લાહને માનનાર મુસ્લિમ હતા અને મુશ્રિકોમાંથીના ન હતા. અલ્લાહ સાથેના શરીક અને ભાગીદાર માનનારામાંથી ઇબ્રાહીમ ન હતા. બેશક બધા લોકોના મુકાબલામાં ઇબ્રાહીમ સાથેનો વધુ સંબંધ તે લોકોને છે કે જેઓ તેના તાબેદાર છે, તેના અનુયાયી ને પેરોકાર છે, ને ખાસ કરીને આ નબીને છે, તથા તે લોકોને છે કે જેઓ ઈમાન લાવ્યા છે. ને અલ્લાહ સર્વે મોમિનોનો કામને અંજામ આપનાર છે, કામને પૂરું કરી દેનાર છે. કિતાબવાળાઓના એક ટોળાએ એહલે કિતાબે ઘણી ચાહના કરી કે તેઓ તમને ગુમરાહ કરે, ભટકાવી દે, પણ ખરી રીતે જોતા તેઓ પોતાના સિવાય બીજા કોઈને ગુમરાહ કરતા નથી, પણ તેનું તેમને ભાન નથી. કિતાબવાળાઓ, અલ્લાહની આયતો અને નિશાનીઓનો શા માટે ઇનકાર કરો છો, જ્યારે કે તમે પોતે જ તેની સચ્ચાઈની સાક્ષી પણ આપી રહ્યા છો? કિતાબવાળાઓ, સાચાને જૂઠની સાથે શા માટે ભેળવી નાખો છો? સત્યને અસત્યની સાથે શા માટે ભેળવો છો? ને જાણી જોઈને સાચાને શા માટે સંતાડો છો? ને કિતાબવાળાઓના એક ટોળાએ કહ્યું કે ઈમાન લાવનારાઓ પર જે કાંઈ ઉતર્યું છે તેના પર દિવસના પહેલા ભાગમાં તમે પણ ઈમાન લાવો અને તેના પાછલા ભાગમાં તેનાથી ફરી જતા રહો. આમ કરવાથી કદાચને તે મુસલમાનો પોતાના ધર્મથી પાછા ફરી જાય. અને યહૂદીઓ કહે છે કે જેઓ તમારા ધર્મ મુજબ ચાલ્યા છે તેમના સિવાય બીજાનું કહ્યું માનવું નહીં. હે રસૂલ, તું કહે કે બેશક મૂળ હિદાયત અલ્લાહની જ હિદાયત છે, મૂળ દોરવણી અલ્લાહની જ દોરવણી છે. ને યહૂદીઓએ આપસમાં કહ્યું કે આ પણ માનશો નહીં કે જે ઉમદા ધર્મ તમને આપવામાં આવ્યો છે તેના જેવો જ બીજા કોઈને પણ આપવામાં આવે અથવા તમારા પાલનહારની પાસે તેઓ તમારાથી ચડિયાતા રહીને કાંઈ વાદ વિવાદ કે ચર્ચા કરી શકે. એ રસૂલ કહે કે બેશક શ્રેષ્ઠતા આપવી, બુલંદી આપવી, મર્તબો આપવો અલ્લાહના જ હાથમાં છે. તે ચાહે છે તેને આપે છે, ને અલ્લાહ મહાન ઉદાર સખી ને સર્વ જાણનાર સર્વજ્ઞાની છે. તે જેને ચાહે છે પોતાની રહેમત માટે ખાસ પસંદ કરી કાઢે છે, ને અલ્લાહ મહાન મહેરબાન છે. અને કિતાબ વાળાઓમાંથી કેટલાક એવા છે કે જો તેમની પાસે તું પૈસાનો ઢગલો અમાનત રાખે તો તે તને જ્યારે જોઈએ ત્યારે પાછો આપી દેશે. ને તેમનામાંથી કેટલાક એવા છે કે જો તું એક દિનાર પણ તેમને સોંપે તો જ્યાં સુધી તેમના માથે સતત એક ધારો ઉભો રહી તકાજો ન કરે માંગતો ન રહે ત્યાં સુધી તને પાછો આપશે નહીં. તેનું કારણ આ છે કે તેઓ કહે છે કે અમારા માથે આ જાહિલોના યાની કે મુસલમાનોના પૈસા લઈને પાછા ન આપવાની બાબતમાં કાંઈ ગુનો નથી, યાની કે મુસલમાનોનો માલ હડપ કરી જઈ શકાય છે. ને તેઓ જાણી જોઈને અલ્લાહ વિરુદ્ધ ખોટું બોલે છે. અલબત્ત જેણે પોતાનો વાયદો પૂરો કર્યો તથા બચીને ચાલ્યો યાની કે ગુનાથી બચીને ચાલ્યો તો બેશક અલ્લાહ પણ ગુનાથી બચનારાઓને દોષ રાખે છે. બેશક જે લોકો અલ્લાહને આપેલા વાયદા અને વચન તથા પોતાની કસમોના બદલામાં મામૂલી એવી ન જેવી કાંઈ કિંમત લઈ લે છે તેઓ એ જ તો છે કે જેમના માટે આખેરતમાં કાંઈ ભાગ નથી, કયામતમાં તેમનું અમાલ કાંઈ નહીં હોય અને ન અલ્લાહ તેમની સાથે વાત કરશે ને ન કયામતના દિવસે તેમને મહેરબાનીની નજરે જોશે. અને ન તેમને ગુનાહોની ગંદકીથી પાક કરશે અને તેમના માટે દુઃખ ભરી સજા છે. અને બેશક તેઓમાંથીનું એક ટોળું એક ગીરો એવો છે કે તે કિતાબના વાંચનમાં પોતાની જબાન એવી રીતે વાળે છે, જીભ એવી રીતે વાળે છે કે તમે તે વાંચનને કિતાબનો જ એક ભાગ છે એમ માની લો. પણ સાચું જોતા તો તે કિતાબનો ભાગ નથી, ને એમ પણ કહે છે કે તે અલ્લાહ પાસેથી છે, જો કે તે અલ્લાહ તરફથી છે જ નહીં. એમ કહીને તેઓ અલ્લાહ વિશે જાણી જોઈને જૂઠું બોલે છે. કોઈ પણ માણસને કે જેને અલ્લાહ કિતાબ તથા હિકમત ખૂબ જ ડહાપણ ને નબુવત આપે, પછી તે બધા લોકોને એમ કહે કે તમે અલ્લાહને છોડી મારા બંદા બની જાઓ, એ તેને શોભતું નથી, તેને સાજતું નથી. અલબત્ત આ કહી શકે છે કે તમે પણ ખુદા પરસ્ત બની જાઓ, અલ્લાહની ઇબાદત કરનાર બની જાઓ, કેમ કે તમે કિતાબનું ઇલમ બીજાઓને આપતા અને તમે પોતે પણ લેતા રહો છો. અને તે તમને એવો પણ હુકમ ન કરે કે તમે મલાયક તથા પૈગંબરોને ખુદા બનાવો. શું તે તમને મુસલમાન બની ચૂક્યા પછી નાસ્તિકપણાનો હુકમ કરશે?